વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 54મો સર્ગ. સીતાએ 5 વાનરની વચ્ચે પોતાના આભૂષણો અને વસ્ત્રો નાખવા. રાવણે લંકામાં જઈને સીતાને અંતઃપુરમાં રાખવા તથા જનસ્થાનમાં 8 રાક્ષસોને ગુપ્તચરના સ્વરૂપમાં રહેવા માટે મોકલવા. રાવણ દ્વારા હરાયેલા વિદેહનંદની સીતાને એ સમયે કોઈ પણ પોતાનો સહાયક દેખાતો ન હતો. રસ્તામાં એમણે એક પર્વતના શિખર પર 5 શ્રેષ્ઠ વાનરોને બેઠેલા જોયા. ત્યારે સુંદર અંગોવાળા વિશાળ લોચના ભામિની સીતાએ કદાચ આ ભગવાન શ્રીરામને કંઈક સમાચાર આપી શકાશે એમ વિચારીને પોતાનું સોનેરી રંગનું રેશમી ઉત્તરીય ઉતારી અને એમાં વસ્ત્રાભૂષણ મૂકીને એને વાનરોની વચ્ચે ફેંકી દીધું. રાવણ ખૂબ ગભરાયેલો હતો, તેથી સીતાના આ કાર્યને એ જાણી ન શક્યો. એ ભૂરી આંખોના શ્રેષ્ઠ વાનરો એ સમયે મોટે મોટેથી વિલાપ કરી રહેલા વિશાળ લોચના સીતાજી તરફ એકીટસે જોવા લાગ્યા. રાક્ષસરાજ રાવણ પંપા સરોવરને ઓળંગીને રડી રહેલા મૈથિલી સીતાને સાથે લઈ લંકાપુરી તરફ ચાલ્યો ગયો. નિશાચર રાવણ ઘણા હરખભેર સીતાના રૂપમાં પોતાના મૃત્યુને જ હરીને લઈ જઈ રહ્યો હતો. એણે વૈદેહીના રૂપમાં તીક્ષ્ણ દાઢવાળી અત્યંત ઝેરીલી નાગણને જ પોતાના ખોળામાં ઉપાડી રાખી હતી. એ ધનુષ્યમાંથી છૂટેલા બાણની જેમ તીવ્ર ગતિથી આકાશ માર્ગે અનેક વનો, નદી, પર્વત અને સરોવરોને ઝડપથી ઓળંગી ગયો. એણે તિમી નામના મત્સ્ય અને મગરોના નિવાસસ્થાન તથા વરુણના અખૂટ ભંડાર એવા સમુદ્રને પણ, જે બધી નદીઓનો આશ્રય છે, પાર કરી લીધો. વિદેહનંદની જગન્માતા જાનકીનું અપહરણ થયું ત્યારે વરુણાલય સમુદ્રને ભારે ગભરામણ થઈ એના ઉછળતા મોજા શાંત થઈ ગયા. એમાં રહેતા મત્સ્ય અને મોટા મોટા સર્પોની ગતિ થંભી ગઈ. એ સમયે આકાશમાં વિચરનારા ચારણો એવું બોલ્યા, હવે દશગ્રીવ રાવણનો અંતકાળ નિકટ આવી પહોંચ્યો છે. તથા સિદ્ધોએ પણ આ જ વાત દોહરાવી. સીતા તરફડી રહ્યા હતા. રાવણ પોતાના સાકાર મૃત્યુની જેમ એમને ખોળામાં રાખીને લંકાપુરીમાં પ્રવેશ કર્યો. ત્યાં જુદા જુદા વિશાળ રાજમાર્ગો હતા. પુરીના દ્વાર પર ઘણા રાક્ષસો આમતેમ ફેલાયેલા હતા તથા એ નગરીનો વિસ્તાર બહુ મોટો હતો. એમાં જઈને રાવણે પોતાના અંતઃપુરમાં પ્રવેશ કર્યો. કાળા નેત્રોવાળા સીતા શોક અને મોહમાં ડૂબેલા હતા. રાવણે એમને અંતઃપુરમાં મૂકી દીધા, જાણે મયાસુરે મૂર્તિમંત આસુરી માયાને ત્યાં સ્થાપી દીધી હોય. રામાયણ તિલક નામની વ્યાખ્યાની વિદ્વાન લેખને એમ જણાવ્યું છે કે અહીં જે સીતાની માયા સાથે ઉપમા આપી છે એના દ્વારા એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે માયામય સીતા જ લંકામાં આવ્યા હતા. મુખ્ય સીતા તો અગ્નિમાં પ્રવેશ કરી ગયા હતા, તેથી જ રાવણ એમને લાવી શક્યો. માયારૂપે હોવાથી જ રાવણને એમના સ્વરૂપનું જ્ઞાન ન થઈ શક્યું. અહીં ફરી વાંચી લઉં છું એ શ્લોક. કાળા નેત્રોવાળા સીતા શોક અને મોહમાં ડૂબેલા હતા. રાવણે એમને અંતપુરમાં મૂકી દીધા, જાણે મયાસુરે મૂર્તિમંત આસુરી માયાને ત્યાં સ્થાપી દીધી હોય. ત્યાર પછી દસકંઠ ભયંકર આકારની પિશાચિનીઓને બોલાવીને કહ્યું, તમે બધી સાવધાની સાથે સીતાની રક્ષા કરો. કોઈ પણ સ્ત્રી કે પુરુષ મારી આજ્ઞા વિના સીતાને જોવા કે મળવા ન પામે. એમને મોતી, મણી, સોનું વસ્ત્ર અને આભૂષણ વગેરે જે જે વસ્તુની ઈચ્છા હોય એ તરત આપવામાં આવે એના માટે મારી ખુલ્લી આજ્ઞા છે. તમારામાંથી કોઈ પણ જાણે જોઈને કે જાણ્યા વિના વિદેહી કુમારી સીતાને કોઈ અપ્રિય વાત કહેશે તો હું એમ સમજીશ કે એણે પોતાનું જીવન વહાલું નથી. રાક્ષસીઓને આવી આજ્ઞા આપીને પ્રતાપી રાક્ષસરાજ હવે આગળ શું કરવું જોઈએ એવું વિચારતો અંતપુરની બહાર નીકળ્યો અને કાચું માંસ ખાનારા 8 મહાપરાક્રમી રાક્ષસોને તરત મળ્યો. એમને મળીને બ્રહ્માજીના વરદાનથી મોહિત થયેલા મહાપરાક્રમી રાવણે એમના બળ અને વીર્યની પ્રશંસા કરીને એમને આમ કહ્યું, વીરો, તમે લોકો વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર સાથે લઈને સત્વર જનસ્થાનમાં જ્યાં પહેલાં ખર રહેતો હતો જાઓ. એ સ્થાન અત્યારે સૂનું પડ્યું છે. ત્યાંના બધા રાક્ષસોને મારી નાખવામાં આવ્યા છે. એ સૂના જનસ્થાનમાં તમે પોતાના બળ પૌરુષના ભરોસે ભયને ફગાવીને રહો. મેં બહુ મોટી સેના સાથે મહાપરાક્રમી ખર અને દૂષણને ત્યાં રાખ્યા હતા, પરંતુ એ બધા જ યુદ્ધમાં રામના બાણોથી હણાઈ ગયા. તેથી મારા મનમાં અપૂર્વ ક્રોધ ઉત્પન્ન થયો છે અને ધૈર્યની સીમા વટાવીને વધી રહ્યો છે. તેથી જ રામની સાથે મારે ભારે અને ભયંકર વેર બંધાઈ ગયું છે. હું મારા મહાન શત્રુ સાથે એ વેર વાળવા ઈચ્છું છું. એ શત્રુને સંગ્રામમાં માર્યા વિના હું નિરાતે નહીં સૂઈ શકું. રામે ખર અને દૂષણનો વધ કર્યો છે, માટે હું પણ એમને હણીને જ્યારે વેળ વાળીશ ત્યારે જ મને શાંતિ મળશે. જેમ નિર્ધન માણસ ધન પ્રાપ્ત કરીને સંતુષ્ટ થાય છે, એ જ રીતે હું રામનો વધ કરીને શાંતિ પામી શકીશ. જનસ્થાનમાં રહીને તમે બધા રામના સમાચાર જાણો અને તેઓ ક્યારે શું કરે છે એનો બરાબર પતો મેળવતા રહો, અને જે કંઈ ખબર મળે એ મને પહોંચાડતા રહો. તમે બધા નિશાચરો સાવધાનીથી ત્યાં જજો અને રામના વધ માટે સદા પ્રયત્નશીલ રહેજો. મને એકવાર યુદ્ધના મોખરે તમારા સૌના બળનો પરિચય મળી ચૂક્યો છે, તેથી જ આ જનસ્થાનમાં મેં તમને જ રાખવાનો નિર્ણય કર્યો છે. રાવણની આ મોટા પ્રયોજનયુક્ત પ્રિય વાતો સાંભળીને એ આઠે રાક્ષસો એને પ્રણામ કરીને અદૃશ્ય થઈ ગયા અને એક સાથે લંકા છોડીને જનસ્થાન તરફ પ્રસ્થાન કરી ગયા. ત્યાર પછી મિથિલેશ કુમારી સીતાને પ્રાપ્ત કરીને એમને રાક્ષસીઓની દેખરેખમાં સોંપીને રાવણને ઘણો હર્ષ થયો. શ્રીરામ સાથે મોટું વેર બાંધીને એ રાક્ષસ મોહવશ આનંદ મનાવવા લાગ્યો. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 54મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.